તમારું કામ બગડે છે, સારું થાય છે, સારું થાય, સારું થાય. આ તો બહુ મોટી જવાબદારી વાળા પણ કામ સરસ થાય છે. મિલો મિલવાળાના મિલના ચેટિયાઓ શું કહેતા હતા કે અમે 8 કલાક કામ કરવું પડતું હતું, તે અમે 5 કલાકમાં પૂરું કરી નાખીએ છીએ. કારણ કે પેલું ગૂંચવાયા કરતા હતા, ગૂંચવાડો નથી રહ્યો. કે ટેન્શન તો ગયું ગયું પણ ગૂંચવાડો ના રહ્યો. કે કારણ કે એક બહેનને કહીએ કે તું દાળ ભાત છે, તે પૂરીઓ દૂધ પાક બધું કહી નાખે, બધું સામાન તૈયાર છે. તે બેન છે તે ગુંચવાતી ના હોય તો 1.5 કલાકમાં પૂરું કરી આલે, અને ગુંચવાડી વાળી 3 કલાક થાય. એવું અમારે જ્ઞાન આપીએ ને, માણસ ને ગુંચવાડો ના હોય એટલું બધું કામ જ નથી. જીવન જીવવાનું આવડે, આ તો જીવન જીવવાનું નથી આવડ્યું. ઘેર આવી સાહેબ જોડે બોસ જોડે ભંજગર થઈ જાય, અને ઘેર આવી ટેબલ ખખડાય ખખડાય કરે. મસ્ત બસ ટેબલ ખખડાય, આજે રાત રોટલી કરી છે, નિરાત કા ને તો મો ટેબલ ખખડાવે. બોસ જોડે ભંજગર થઈને અહીં જ બા ઘેર લાવ્યો, તે લાવવા જરૂર કરી. તે તાર રસ રોટલી કહ્યું હોય બેને તો એને મને જાણી જાય કે આ મોં રસ રોટલી બગાડવાનો. આવી દશા મનુષ્ય પણ કેમ શું ભાઈ, આપણે ઇન્ડિયનો એક એક ઇન્ડિયન તો આખું વર્લ્ડ હલાવે એટલી શક્તિ ધરાવે છે. એમનો કચરામાં રબીશમાં ચાલ્યો માલ ખાઈ પીને મત કરીએ તો કૂતરા કરે છે. કૂતરા નહીં કરતા, ફક્ત કૂતરાને ટેન્શન નહીં એટલું ના જાય. ટેન્શન કોને હોય, ક્યાં બુદ્ધિ થાય ટેન્શન, શું કહું, ક્યાં ટેન્શન હોય. અમારા બુદ્ધિ સેન્ટ પર્સન નહીં, શું કહે, એક સેન્ટ બુદ્ધિ નહીં અમારું. જ્યાં બુદ્ધિ ત્યાં ટેન્શન. મોટા બધા બુદ્ધિશાળી લોકો શું, અમારા સેન્ટ પણ બુદ્ધિ નહીં. શું સાયન્ટિસ્ટો કે ના માનીએ, તમે ના માનો ના માનો માનવું માનો, માપી જુઓ મને કે બુદ્ધિ થી શું મારા બુદ્ધિ છે ઉખાડી કાઢો. તમારા એક સેન્ટ પણ બુદ્ધિ નથી. કારણ કે ચાર છે શું, આટલું બધું બોલો છો બધા કરતા વધારે વગરતું. મેં કહું બુદ્ધિ એ તો લિમિટેડ હોય, ફ્રોમ બિગિનિંગ ટુ ધી એન્ડ, શું કહ્યું. અને મારી પાસે જ્ઞાન છે, અનલિમિટેડ જ્ઞાન છે, શું કહ્યું, એને લિમિટેડ નથી. જ્ઞાન મન બુદ્ધિ નો ફેર શું કે સાયન્ટિસ્ટ પૂછ્યા. મેં બુદ્ધિ એ ઇનડિરેક્ટ પ્રકાશ છે. શું છે, ઇનડાયરેક્ટ પ્રકાશ છે, અને જ્ઞાન એ ડાયરેક્ટ પ્રકાશ છે. કયો સારો, ઇનડાયરેક્ટ પ્રકાશ એટલે શું, સૂર્ય નું અજવાળું અરીસા પર પડ્યું અને અરીસા ના રસોડામાં અજવાળું લઈએ તો આપડે રસોડામાં અજવાળું થાય ને, પણ એ બુદ્ધિ કહેવાય. સમજમાં ને, તમને તમારે શું થવાનું કે આત્મા આત્માનો પ્રકાશ ઇગોઇઝમ ઉપર પડે, તમારા ઇગોઇઝમ પર, અને ઇગોઇઝમ ના થ્રુ જે પ્રકાશ નીકળે બધું ઇગોઇઝમ ના થ્રુ તે બુદ્ધિ જેવો એને ઇગોઇઝમ એ પ્રમાણે બુદ્ધિ. સમજો ને, અમારો ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલો એટલે આ બુદ્ધિ છે તેમ ડિરેક્ટ પડે પ્રકાશ. વાત તને ગમે એવી છે કે ના, હવે બીજી વાત બધી ના ભારે જોજો. હું વાતો તમને ગમવા માટે વાત કરવા આવ્યો, નહીં કે તમને ન ગમતી હોય મારે સારું કરાતી, મને શું ફાયદો. તમને કઈ હેલ્પ કરતી હોય તો તમારે આખો આવજો કે આગળ વાત કરો તો હું કરીશ. તમે હેલ્પ કરે ડાક્ટર કશું પૂછાય, હા બધું આ તો વર્લ્ડની ઓબ્ઝર્વેટરી કહેવાય. વર્લ્ડની ઓબ્ઝર્વેટરી એટલે ગમે તે જાતના પ્રશ્ન પૂછી શકો છો, અને પ્રશ્નો તમારે આત્મા કબૂલ કરે તો જ માનવાનો, નહીં તો માનશો જ નહીં. આ પ્રશ્ન તમારે મારી પર વિશ્વાસ રાખવાનો નહીં, તમારો આત્મા મને કબૂલ કરે તો જ એક્સેપ્ટ કરજો. બેન પૂછે છે કે તમે શું કર્યું કે જેથી કરીને આ જ્ઞાન થયું તમને. કશું કર્યું નહીં, કર્યું હતો ના થાત, બટ નેચરલ થઈ ગયું. આ તો શું થયું, ધીસ ઇઝ બટ નેચરલ. જો કર્યું હતો ના થાત, કર્યું હોત તો ચા થઈ જાય કે કોપી થાય, બીજું થાય કરવામાં તો અગર નફો થઈ જાય ખોટ થઈ જાય, પ્રોફિટ એન્ડ લોસ, પ્રોફિટ એન્ડ લોસ, એવું આ નથી, આ પ્રોફિટ એન્ડ નથી, આ લોસ, ધીસ ઇઝ બટ નેચરલ. આ ગુલાબે ગુલાબે એવું શું કર્યું કે એને ગુલાબ નું ફૂલ આવડું મોટું આવ્યું, શું કર્યું એવું, ગુલાબે શું કર્યું? ત્યાં ભરતે શું કર્યું? ક્યાં વાળ આયા ઉપર શું કર્યું? એને શું કર્યું? તે આ નકલ નકલ ચીજ નો, આ તમે જે બધી નકલી ચીજો છે ને તેમાં તો તમે શું કર્યું પૂછીએ તો આપણે રીત બતાડે, એટલે આપણે એ રીતે કહી નાખીએ થઈ જાય. નકલ કરવાની ચીજ આ તો મોટા મોટી અજાયબ ગિફ્ટ કહેવાય. શું કહેવાય? હા, અજાયબી કહેવાય. વર્ણી ઇલેવન્થ વન્ડર, ઇલેવન્થ વન્ડર ઓફ ધીસ વર્લ્ડ. એમાં આપણે લાભ લેવો હશે લેવો, નહીં તો પછી હું તો છતાં મારે દેશમાં જતો રહેવાનો. પછી થોડા દાડા પછી લોસ એન્જલસ માં ગુરુ પૂર્ણિમા છે, તે ઉજવણી થઈ જાય, પછી અમે થોડું રહીને પછી જતા રહેવાના. તમે કઈ કારણ માટે તમારી પાસે ઓછા આવ્યા છે? તમારે જે લાભ લેવો લઈ જાય, જે પ્રશ્ન પૂછવા હોય, ખુલાસા કરવો હોય, તમારે જે માગવું એ આપવા તૈયાર છે. જે માગો એ તમે વર્લ્ડ માં જે માગો એ આપવા તૈયાર છે. શું કહ્યું? શું નામ આપનું? દિનેશભાઈ. આ તો સમજો, આ વિજ્ઞાન છે. વિજ્ઞાન તો જાણવું છે. જો આપણને તૃષા હોય, તરસ લાગી હોય, પીવું. તરસ લાગ્યા વગર પીવાય નહીં કોઈ. પીવો ખરો? ડાક્ટર કઈ ના કઈ ના રહીશ? મૂળ ભાવનગર ને આ મુંબઈ રહેતા. નહીં, આમ ભાવનગર ને વૈષ્ણવ તું તો જઈ નઈશ. નહી, ભાવનગર ને તો બહુ આવે છે દાદા. ભાવનગર ને તો ભાવનગર મારી થોડું તો મારી વાત તો તમારે આત્મા કબૂલ કરે તો જ માનસ. તમારે આત્મા કબૂલ કરવો જ જોઈએ. હું તો શું કઉ છું, એક કે એક શબ્દ કરવો જોઈએ. કારણ કે હું તો છવી વસ્તી બોલું, છવી વસ્તી આજે બધા શબ્દ તમારે કબૂલ કરવો જોઈએ. કારણ કે આ વિધાઉટ પોઈઝન ની વાણી છે. કેવી છે? પોઈઝન વગર ની વાણી છે. બધે વાણી માત્ર પોઈઝન વાળી હોય. કેવી હોય? હા, વિધાઉટ પોઈઝન ની વાણી સારી લાગે કે ના લાગે? સાથી આ કોણ બોલે છે? તમે કહો. આપણે એવું નથી, હું તમને સમજ પાડું શું છે હકીકત. આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ વાત કરે છે તમારી સાથે. ધીસ ઇઝ ધી ઓરિજિનલ ટેપ રેકોર્ડ, નોટ ધીસ ઇઝ ઓરિજિનલ ટેપર. ભ્રાંતિ થી આ ઓરિજિનલ છે અને વાસ્તવિકતા થી આ ઓરિજિનલ છે. તમારે ફેક્ટ જાણવું છે ને, વાસ્તવિક જાણવું છે ને, તો વાસ્તવિક થી આ ઓરિજિનલ છે. શું છે? તમારે સમજમાં આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે છે, તે વક્તા છે, તમે શ્રોતા છો અને હું જ્ઞાતા દ્રષ્ટા છું. આ વાણી શું બોલી રહી છે તે ટેપ રેકોર્ડ, તે હું જ્ઞાતા દ્રષ્ટા, એટલે હું એને નોંધ હોય છે ક્યાં ભૂલ થઈ ગઈ કેમ. તો એક શબ્દ ભૂલવાનો ના હોવો જોઈએ. આગળ કોઈ તીર્થંકર ચેકી છે કે નહીં એ વાણી. આ સર તમને સમજણ ના પડે તો એ મૂકી રાખજો, પણ એની પર તોલ કરશો નહીં એવી વિનંતી કરું તમને. કાલ બુદ્ધિવાળા તોલ કર્યા વગર રહે નહીં ને. શું કરે? તે વિનંતી પહેલા જ કરું. ના તોલ કરશો એટલે રવા દે ને. એક વાર ના કર્યું શું બગડી જવાનું? એક જેની વાણી તોલીએ નહીં તો શું નુકસાન થવાનું? તેથી અમે વિનંતી કરીએ. કારણ માણસ નો સ્વભાવ તોડી નાખે બધું ગેર તોડી લાગે ને. ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. શું જેમ ટુ એસ ને એવો ભેગા થાય ઉપર, તો પછી તમે પાણી નો મેકર ને મોકલવો પડે, પાણી નો મેકર ને મોકલવો પડે ઉપર, તો શું કરવું પડે? વાતાવરણ થોડું ભેગું થઈ તૂટી પડે. શું કહ્યું? પાણી થવાની લાયકાત તો ધરાવે છે આ બધા તત્વો, પણ વાતાવરણ ખોરે છે, વાતાવરણ ભેગું થઈ તૂટી પડે. શું કહ્યું? હવે એવી રીતે આ જગત બધું વિજ્ઞાન થી બધું ઉભું થઈ રહ્યું છે. આ વરાળ થાય છે દરિયામાં, કે દરિયા કરી કે સૂર્યનારાયણ કરી? સૂર્યનારાયણ. હા, સૂર્યનારાયણ. આપડે પૂછીએ કેમ ત્યાં વરાળ કરી? તારે જવાબ આપે, જો હું વરાળ કરતો હોય તો પ્લેટો ઉપર પણ થવું જોઈએ. શું કે? મારા વરાળ કરવાનો જો સ્વભાવ જ હોય તો આ પ્લેટો ઉપર પણ થવું જોઈએ ને. એટલે આપડે સમજીએ કે હું નથી કરી, આ ગુનેગાર નથી. એટલે આપડે સમજીએ કે આ દરિયો ગુનેગાર છે. દરિયા ને આપડે કહીએ ત્યાં વરાળ કેમ ઉત્પન્ન કરી? કારણ કે હું વરાળ ઉભો કરતો રાત્રે પણ થવી જોઈએ. શું કે? સમજાય તમને? હા, કોઈ કરતા નથી. આનો વરાળ નો કરતા દરિયા નથી અને સૂર્ય ના. બેના ભેગા થવાથી વ્યતિરેક ગુણો ઉત્પન્ન થયા. શું થયું? બે તત્વમાં ગુણ નથી, એક ગુણ ઉત્પન્ન થયા. એવી રીતે ભૂતગળ અને આ છ તત્વો ભેગા થાય છે. ધેર આર સિક્સ ઇટર્નલ ઇન ધીસ વર્લ્ડ. તે છ તત્વો ભેગા થાય છે અને તેમાંથી આ બધું ઉભું થઈ ગયું છે. શું કહ્યું? ચેતન તત્વ અને આ ભૂતગળ બે ભેગા થયા. વ્યતિરેક ગુણો ક્રોધ માન માયા ઉભા થયા, અને ક્રોધ ને માન એટલે હું, અને માયા ને લોભ એ મારું. આ હું મારું ઉભું થયું. ચાલ્યું ગાડું. પછી વેદાંત એમ મારે કે એકો હમ બહુ શ્યામ, ભગવાન ની ઈચ્છા થી રચ્યું. એટલે એમાં ભગવાન ની ઈચ્છા હોય ભિખારો ભિખારો કેવાય, ઈચ્છા વાળો ભિખારી કેવાય. શું કેવાય? ખબર ને? ભગવાન જો ક્રિએટર હોય, આનો ક્રિએટર ભગવાન હોય, તો મેં સાયન્ટિસ્ટ ને કહ્યું ભગવાન હોય તો કઈ સારા એમને ક્રિએટ કર્યું? એકો એમ જાણતા, ચાલ જાણતા નથી. મેં કહેતા ક્રિએટ કર્યું વાત સાચી, હા એ સાચી વાત. મેં કહું જે ક્રિએટ થયું એની બિગિનિંગ થઈ જાય, કાંકા બિગિનિંગ થાય તો ક્રિએટ કહેવાય ને. કારણ કે બિગિનિંગ થાય ત્યારે એન્ડ આવે ખરો? હા એન્ડ આવે જ. મેં કહું ના, એવું નથી. એન્ડ વાર વાર જગત નથી, અનાદિ અનંત છે. કેવું છે? તમે સાંભળેલો અનાદિ અનંત છે જગત? અનાદિ અનંત છે એવું શબ્દ સાંભળેલો? આ જગત અનાદિ અનંત છે, એવર લાસ્ટિંગ છે. શું કહ્યું? એવર લાસ્ટિંગ બનાવવું પડે. અને જો ફરી ભગવાન જગત બનાવી એમ કહે ને, ત્યાં પેલા લોજિક વાળા છે, હા બધા ફરી વાળા છે. ભગવાને જો જગત બનાવ્યું તો ભગવાન ને કોને બનાવ્યું? કે એક માણસ છે, તે પદ્માસન વાળી ધ્યાન કરતા હતા. પદ્માસન વાળી મેં એમને પૂછ્યું કેટલી વખત આવું ધ્યાનમાં બેસે છો? પાંચ કલાક, ચાર વખત દિવસમાં. પછી એવું બિદડે પણ એવું જ કરતા હતા. અને તિદડે હું ગયો ત્યારે મેં કેમ આજ ધ્યાનમાં બેઠા નથી? તારે એમને કઈક મને એવું બોલ્યા નહી, શબ્દ બોલ્યા નહીં, આમ આમ કરવા મળ્યા. શું આમ આમ શું કરો છો? શું કહે છે આમ આમ કરીને? તમે સમજી ગયા શું કેવા માંગે છે? પગ દુખે છે. તમે ધ્યાન કરો પગ તો સ્વંદે દુખતા હશે. ના, પગ દુખે છે. શું થાય કે છે? તમે પગે કર્યું હતું ત્યાં કર્યું હતું. શું મોટા ધ્યાન કરો? આ પગે કર્યું હતું ત્યાં કર્યું હતું. શું પગ હારા હોય થાય એમાં ત્યાં શું કર્યું? છાતી હારી હોય, મગજ હારું હોય, તાવ ચડ્યો હતો આપડે કે દવાખાનો એડો તાવ ચડ્યો તો તાવ તાવ તાવ વગર ની દશા દવાખાનું ચલાવે છે તાવ વાળી દશા નહીં ચલાવવા દેતી ડાક્ટર તમે શું કરીએ કહો આ વાત ડિટેલ કરવામાં મજા નથી ને વાંધો નથી ને આપડે ડિટેલ્સ માં જઈએ છીએ તને વાંધો છે ડિટેલ્સ ના જવું જોઈએ ડિટેલ્સ માં જવું જોઈએ તો પછી તેના આધારે ચાલી રહી શીખે વિચારવું જોઈએ કે ના વિચાર્યું તમે કેમ શું બોલે તમને શું લાગે શાના આધારે ચાલે છે જન્મ ની અંદર જે સારા કાર્ય કર્યા હતા તેને આધારે સારું ચાલે છે અને જે ખરાબ કરેલું એની તે ખરાબ ચાલે છે ખરું કે છે છે ખરાબ કરેલું તેના આધારે ખરાબ થાય છે સારું કર્યું તેનું સારું થાય છે પણ અત્યારે કોણ કરતા છે એ જ છે ને તો પછી આ લોકો કહે મેં કર્યું મેં કર્યું આમ સાચી કાઢી ફરે છે ને એ ખરેખર સાચી વાત છે સાચી કાઢી ફરે છે ખોટી વાત છે ને હા તો એ ભૂલ થાય છે ને એ ભૂલ ન થઈ જાય ને શું કારણ સાચી કાઢી નથી 10 લાખ કમાય ને ત્યાં કે હું કમે હું કમે આમ એડફેડ કર્યા કરે ગાડીઓ દોડધામ કર્યા કરે પછી ખોટ જાય ત્યાં આપડે પૂછીએ કેમ છે ભગવાન રૂઠ્યા છે કે છે એટલે હું કમાયો ત્યાં તું કમાયો ને હવે ભગવાન રૂઠ્યા એવું બોલે આપડે લોકો એવા આડું બોલે ખરા બોલે છે બોલે કેમ બોલે ભગવાન રૂઠ્યા એવું બોલે નહી અને પછી નહીં તો મારે સ્ટાર્ટ સ્ટાર્ટ નોટ કરે મારે સ્ટાર્ટ ને શું કરે છે ભૈરા શું કરવા રહ્યા છે એને શું કરે છે ધબે દેવા જ નથી રહ્યા છે બધા પજેત કરી કરી કર્યા કરે છે ને પણ તારું તું જ કારણ છું એમાં તું કોઈ સારા સત્કર્મ હશે તેનું ફળ સારું આવશે દુષ્કર્મ હશે દુષ્કર્મ એ તારો જ મારે મારો જ મારા કર્મનો ઉદય છે એમ માનવું જોઈએ શું માનવું જોઈએ મારા જ કર્મો ને લીધે ઉદય બીજા કોઈના દોષ નથી શું હવે આચાર કર્મો કરતા નથી ને હવે આ ભાવ માં તો કરીએ આપણે એમ લાગે સારા કરીએ છીએ બાકી તો પછી આવતા જન્મ માં ખબર પડશે આ ભાવ માં કરતા કર્મ છે આપણે જાણીએ સારા કર્મ કરીએ છીએ આપણે તો સારા કર્મ કરીએ છીએ બાકી ના તો પછી હવે આવતા જન્મ માં ખબર પડશે આવતા જન્મ માં ખબર પડશે બીજા જન્મ માં સમજાશે બોલો તો આ કર્મ કરી બીજા જન્મ ખબર પડે કે આપણે જે હમણાં જે કર્મ કરીએ છીએ એ આવતા ભાવ માં ભોગવવામાં આવશે હવે સારા કર્યા કે ખરાબ આવતા ભાવ માં ખબર પડશે અત્યારે કોઈ દાન આપીએ તો આવતા ભાવ માં શું કરવું પડે ફળ મળે એનું મળશે ના અહી દાન આપું ને તેમ તો તરત ફળ શું નામ તમારું દિનેશભાઈ શું દિનેશભાઈ વાત કરો છો 2 લાખ રૂપિયા નું દાન કર્યું એનો એનો તમે બદલો મળી ચુક્યો નથી મળ્યો એ ખોટું છે અહી કર્મ કરો ને તેનો બદલો મળી જાય કર્મ ને સમજો કર્મ કોને કહેવાય તે સમજો તમે પુરુષાર્થ કઈ કરેલો પુરુષાર્થ કર્મ કરવું એનું નામ પુરુષાર્થ તે પુરુષાર્થ કઈ કરેલો એટલે કઈ રીતે કર્મ કરવું એનું નામ પુરુષાર્થ તે પુરુષાર્થ કઈ કરેલો ના જાણવું જોઈએ પુરુષાર્થ કર્યો કે નહીં, કે પુરુષાર્થ વગર તો કર્મ ક્યાંથી થાય. હા, માટે પુરુષાર્થ કર્મ કર્યા હોય તો પુરુષાર્થ કહેવાય, કર્મ ના કર્યા હોય પુરુષાર્થ કેમ કહેવાય. અને કર્મ તો હજુ ખોટા કરો છો અને કહો છો હારા કર્યા ને. હવે કર્મ નો દાખલો આપો, કર્મ કોને કહેવાય અને એક નાનામાં નાનો દાખલો આપો. ડાક્ટર મુંબઈમાં તમારે એક મિત્ર છે, એને 60 ઉંમર છે એને રહેવાની, અને તમે 5-1 મહેમાન, તમે 5-1 તમારા બીજા 4 ફેન લઈને ગયા 11:30 વાગે, અને મિત્ર ને બૂમ પાડી કે ભાઈ બાણું ઉગાડે, એટલે તમને ઓળખે એટલે બાણું ઉગાડે કે ના ઉગાડે. હે, અને પછી 5-1 જણ હોય પછી 5-1 ને બે બે હારે ના બે હારે શું કે આવો બેસો આવો પધારો અને અંદર બે હારે કરે. પણ પછી પછી મનમાં શું થાય જાણો છો? અત્યારે કઈ થી આવે એ તમારો પુરુષાર્થ. આ તમે એને આવો પધારો બેહાડો એ બધું પ્રારબ્ધ, એ સત્કર્મ કરેલું પહેલા ત્યાંનું આ સત્કર્મ નું આવ્યું અને એ પ્રારબ્ધ, અને પ્રારબ્ધ માંથી ફરી આ પુરુષાર્થ કર્યો કે અત્યારે કઈ થી પાછું છે તે આપડે કહીએ ના ના થોડીક હા થોડી થોડી એટલે પણ શું પણ થોડી ચા કરી પેલા શું કે અત્યારે દવા તને ચા અત્યારે ખીચડી કરી કરો. બૈરા પૂછા કઈ નાખે અત્યારે કઈ થી આ રડ્યો આ અત્યારે 11:30 હું મને તો ઊંઘ આવે ભાઈ કરે કે ના કરે બેન. હા, એ પુરુષાર્થ કર્યો એનું ફળ આપણે આવવાનું. આપણે પુરુષાર્થ કર્યો છે, હવે એ લોકો કઈ જતા રે આવું કરીએ તો તને કેમ લાગે છે? તો અવરો પછાત થયા સારું કરી માથે પડ્યા છે તો આપણે હે મહાવીર ભગવાન નું નામ દઈ કે ભગવાન આ મારે ક્ષમા આપો કે આ મારી ભૂલ થઈ ગઈ છે, હવે ફરી એવી ભૂલ નહીં કરું. હે, સારું થયું આયા ત્યાં હું મારી મરણથી સેવા કરીશ. અને હિસાબ હશે ચૂપે ચાર દાર લેવાનો હોય તે જાય નહીં, તમે કહો ખહેડ ખહેડ કરું તો ના જાય. તો પછી આપણે ક્ષમતાપૂર્વક ભોગવીએ એમનો પુરુષાર્થ કહેવાય. શું કહ્યું? સમત્વપૂર્વક ક્ષમતાપૂર્વક ભોગવીએ એવું ના ભોગવાય. જો સમજીએ તો ભોગવાય, નહીં ના સમજીએ તો પછી અત્યારે કહેતી હું આમ તો પછી એવું ફળ આવશે. સમજાયું તમને? પુરસાદ કેને કહેવામાં આવે છે? આ બધું પ્રારબ્ધ છે, આ બધું આંખે દેખાય છે. આ બધું કોણ કહ્યું? કઈ સંભળવા માટે? ભૂપેન્દ્ર ભાઈ એમાં સંભળાય સ્ટીરિયો. દાદા તમને એ માઇક મૂક્યું છે ને તે માઇક ચલાવે છે, માઇક છે અહીંયા તમારે. બહાર કોઈ સાંભળે છે? અહીંયા બધાને બરોબર સંભળાય, સ્ટીરિયોમાં અવાજ સંભળાય છે. સંભળાય તો વાંધો નહીં. એમને ટેન્શન થઈ ગયું હતું. શું કે છે ભાઈ? બધાને સંભળાતું નથી એટલે માઇક મૂક્યું છે. અમે તો પેલો માઇક જોઈ લો, આવો સુધરેલો માઇક નહી જોઈ લો, અમે ઇન્ડિયાનો માઇક જોઈ લો. દાદા તમારો આટલો રૂડો શણગાર છે, પછી હવે શું તમને શણગાર ના કરવું? બરોબર. એટલે દિનેશભાઈ વાત સમજે, અમે બીજું કશું નહીં. ધર્મ એટલે સમજવાની જરૂર છે. ધર્મ એટલે કર્મ નથી, કર્મ કરવું એ જુદી વસ્તુ છે, અને ધર્મ એટલે સમજવાની જરૂર છે. શું ઉપવાસ કરે અને આખો દે ઊંઘી જાય, ભગવાને કહ્યું કે એના કરતા ઉપવાસ ના કરો તો સારો. શું કહ્યું? એટલે એનો કઈ કાયદા હોય, લો જ હોય. ઉપવાસ એટલે ખાલી દેખાવા માટે જ કરવાના હોય? ઉપવાસ તો ભગવાને એટલા માટે કરવાના કીધા હતા ને કે જેથી તબિયત સારી રહે. એમ કે ઉપવાસ તો ભગવાને એટલા માટે કરવાના કહ્યા હતા કે જેથી તબિયત સારી રહે. હા, શરીર સારું રહે નહીં રહે, અને શરીર સારું રહે તો ભાઈ જાગૃતિ રહે. નહી તો ખરાશ ના કરીએ. દારૂ તો થયેલો હોય, પાછો બીજો દારૂ થયા રાખો, દારૂ દારૂ મંદારૂ મંદારૂ મંદારૂ એટલે ઉપવાસ ને દારૂ જાગૃતિ આવે અને કઈ ભાન વધે આપણું. શું કહ્યું તો બેભાન પણ છે જગત આખા ને. શાસ્ત્રકારો કેમ એવું કહ્યું છે આખા જગત ને ત્યાં ઉઘાડી નાખે આખું જગત ઊંઘે છે. તને સારું લાગે આવું શાસ્ત્રકાર કે તે ઉઘાડી માંથી આખું જગત ઊંઘી રહ્યું છે કેમ સાહેબ આવું બોલો છો? પરલોક નહી કરે હે, પરલોક માં શું થશે એનો વિચાર જ નથી. પરલોક માં જવાનું છે અને પરલોક માં શું થશે એનો વિચાર આ લોક ની જ મજૂરી કર્યા કરે છે. અને આ લોક તો ફ્રી ઓફ કોસ્ટ છે, આ લોક તો ફ્રી ઓફ કોસ્ટ છે, તમારે કર્મ નું ફળ છે આ લોક તો. અને પરલોક એ પુરસાદ કરવાનું છે તો એનું ભાન જ નથી, આ લોક નું જ કરી કર્યા છે. સમજાય તમને? લાઈટ કેટલા દાદા ચાલે? ઉંમર થઈ 76 વર્ષ ના હમણાં. બહુ દાદા દિવેટ નાખેલી હોય તો દિવેટ કેટલા દાદા ચાલે? અખંડ દીવો હોય છે હવે તો. હું પોતે મરવાનો નથી એવું મને ગેરંટી લઈને બેઠો છું. વર્લ્ડ માં કોઈ મારું ઉપરી નથી તેની પણ ગેરંટી લઈને બેઠો છું. કોઈ વર્લ્ડ માં કોઈ ઉપરી નથી એની ગેરંટી લઈને બેઠો છું. કોઈ અંડર હેન્ડ નથી મારે. શું કહ્યું? અંડર હેન્ડ જ્યાંથી છૂટી ગયું ત્યાંથી ઉપરી ના રહ્યો. તમારે તો અંડર હેન્ડ ખરા ને બધા તૈકા એ બધું સાધન કર્યું. તમારે અંડર હેન્ડ તૈકા વાંચાલે લોકોને, તાર ઉપર હેન્ડ હોય ને પછી તમને ટૈકા ન હોય ને. મને તો કોઈ ટૈકા ન હોય ને, હું કોઈ ટૈકા નહીં. ભગવાન એ ઉપરી નહીં, ભગવાન તો મને વસ થઈ ગયા છે. કેટલો પ્રેમ જોયો સાહેબ, વસ થઈ ગયા છે. ભગવાન વસ થઈ ગયા છે, ભગવાન મને વસ થઈ ગયા છે. મારો ઉપરી નહીં જો એટલા વસ એમ કે છે. તો પૂછજે કે આ પોતે કરો ના થઈ જાય ના ફરી ફરી આ તાલ ના દે છે. પહેલે જ નાનપણમાં જ પૂછારી દીધું. ભાવના બહુ સારી. હા ધર્મ ધ્યાન લાવે, દેરાસર માં દર્શન કરે. શું નામ આપનું? અંતુભાઈ. અંતુભાઈ દેરાસર માં દર્શન કરે ને તો બાર પેલા જોડા ખાઈ જવું પડે ને અંદર. તો જોડા ખાતી વખત એમ થાય બધું કોક લઈ જશે તો અમે શખન કરીને પે ભગવાન ના દર્શન કરવા. તો ભગવાન ના દર્શન કરે પેલા જોડા નો યાદ આવે કરે એટલે જોડા નો દર્શન થાય. શું થાય તો હવે ને? ભગવાન ને પૂછ્યું મારી ને મેં કહું મારી ભગવાન પૂછ્યું મેં કેમ આ ભગવાન તમે આ લોકોને કઈ ધર્મ ધ્યાન નો છોટો થવા દો? કે મારા એકલા દર્શન નહીં કરતા, જોડા ના હું દર્શન કરે કે આવું બને કે ના બને? એટલે શું રીતે ધર્મ ધ્યાન માણસ ને રહ્યું નથી અત્યારે. શું થોડું ઘણું થાય ધર્મ ધ્યાન નો રસ્તો બતાડું તમને? હે, ખરું ધર્મ ધ્યાન કોને કહેવાય? કે ભગવાન ની આજ્ઞા માં રહેવું તે, પણ ભગવાન ની આજ્ઞા વખતે રહેતા ના ફાવે તો બીજો રસ્તો હું તમને દેખાડું. કાલ ભગવાન ની આજ્ઞા માં રહેવું મન મન બહુ મજબૂત જોઈએ. શું કહ્યું? મન તો ઢીલું થઈ ગયેલું અત્યારે. એટલે તમને ખરું ધર્મ ધ્યાન નો રસ્તો દેખાડું કે જયારે કોઈ પણ માણસ આવે અને તમારા હાથમાંથી $2000 લૂંટીને નાખી ગયો તો ત્યારે તમને શું પરિણામો થાય? ખડભડાટ થાય અત્યારે. દિનેશભાઈ શું થાય? ચિંતા થવા માંડે, ચિંતા થાય દાદા કે છે, જેથી પાછું આવે નહી પેલું આપવા આવે. ચિંતા થાય તે પાછું આવે તો મને હવે ચિંતા કરવા લાગુ. શું કહ્યું? ચિંતા કરવા લાગુ જોડે, તમને મદદ કરવા લાગુ, રડવા લાગુ. પણ જો પાછું ના આવતું હોય તો આ ચિંતા થી આવતો બહુ સુખા બગાડો. ચિંતા થી, ચિંતા એટલી નહીં, રૌદ્ર ધ્યાન આર્થ ધ્યાન બંને થાય. પેલા ની ઉપર એમ થાય કે ફોજદાર પોલીસ પકડાઈ દેવડે, આમ કરું તેમ કરું આમ કરું, એ બધા સંકલ્પ વિકલ્પ થયા કરે. એમાંથી આ તો ધ્યાન રૌદ્ર ધ્યાન થયા કરે. તે એમાંથી ઉઠે બે હજાર ડોલર ગયા અને ઉપડું નરકે જવાની માટે રૌદ્ર ધ્યાન કર્યું. શું કરું? નફો ખરો નીકળે, એમાં નફો નીકળે, ખોટ જ જાય ને. બે બાજુ ખોટ ને, એક તો લમડે લખેલી ખોટ, બે હજાર ગયા એ તો લમડે લખેલી ખોટ, પણ બીજી ખોટ તો ના ખાય ને દાદા. એક શેર લીધો છે, શેર લીધો છે, શેર શેર માર્કેટ બજાર માંથી શેર લીધો છે. સ્ટોક સ્ટોક માર્કેટ માંથી સ્ટોક, શેર માર્કેટ હોય ને એમાંથી ભાઈ કે છે મેં શેર લીધો છે. એક કંપની ના શેર લીધા છે, નીચું થઈ ગઈ સરખી રીતે, સરખી રીત નું બેસી ગયો, બેસી ગઈ. પછી બેઠા છે, ચિંતા થોડી થાય છે, બેઠા છે, ચિંતા થાય છે. તને બહુ થાય ચિંતા? ચિંતા કરે જો આવતા હોય પાછા તો હું કરવા લઉં. ભગવાન અહીંયા આગળ શું કરવું જોઈએ તે તમને સમજાવું. શું કહ્યું? અને કરવું જોઈએ ફરજિયાત ના હોવું જોઈએ, સાચું હોય તો જ કરવું, ખોટું હોય તો કરવું નહીં. શું કહ્યું? તમને સાચું લાગે તો જ કરજો. હવે એ 2000 લઈ ગયો, તે તમારા કર્મ ના ઉદય થી કે એના કર્મ ના ઉદય થી? એના કર્મ ના ઉદય થી. એના કર્મ ના ઉદય થી દાદા કે એના કર્મ ના ઉદય થી. ના, તમારું કર્મ માંથી ઉતરવાના અને એના કર્મ પ્રાપ્ત થવાના. એનાથી આ કર્મ ઉદય થી, તમારા કર્મ ઉદય માં જવાના. અરે તમારે કર્મ ના ઉદય માં જવાના છે એ વાત તો, એમાં કોઈ હોમો લઈ જાય છે એનો ગુનો નથી, એ તો નિમિત્ત છે બિચારો. તમે સમજાય એવી વાત છે? તમે સમજદાર માણસ છો અને જૈન ભાષા સમજી શકો છો, તમે આ નિમિત્ત કહેવાય ને? તો નિમિત્ત નો કામ કરીને શું કરવાનું? એ તો 2000 ગયા એ તો આપડે હિસાબ હતો, શું થઈ ગયો? એટલે આપડે કર્મ ઉદય પ્રમાણે થઈ ગયું. હવે ઘેર દિન વાત કરવાની, એની પાસે એક કાર્ડ કરે બધા. શું નથી કરી? મેરી બેચું સમજ પડી ને? એટલે તમે આવી રીતે રાખો તો હવે તે વખત શું થાય કે તમે ઓહો રૌદ્ર ધ્યાન આવડું મોટું, જ્યાં જગત આખું રૌદ્ર ધ્યાન આર્થ ધ્યાન કરે છે, એ તમે જ્ઞાને કરીને ના કર્યું, એના જેવું ધર્મ ધ્યાન કોઈ નહીં. એ જગ્યાએ ધર્મ ધ્યાન થાય છે. શું થાય છે? ઊંચામાં ઊંચી પ્રકારનું ધર્મ ધ્યાન. એટલે જૈનાને હું કહી દઉં છે, ધર્મ ધ્યાન કરવું એટલે આ રસ્તે તને હું કરી આપું. તે કરે છે ઘણા માણસ. ના કરવું છે નહીં તો પાછું તો આવવાનું છે ને. તો આપડે ખોટ ખાવી શા માટે ખાવી? આપડે સમજણ પૂર્વક એનો હિસાબ ના કાઢવો. તમે સમજણ વાળા લોકો અને અણસમજણ થી ઓછું થઈ જાય છે. વિચારશીલ નહીં આપડે લોકો બધા? હવે ક્વોરિન માં આવ્યા કેવા વિચારશીલ? કેટલા 50,000 ડોલર ઘૂંટ્યા છે? ના ના, 2-3 હજાર ડોલર. 2-3 હજાર ડોલર? 2-3 હજાર ડોલર? અરે થયા 50,000 ઘૂંટ્યા તો શું વાપરી દીધું? એક માણસ મને કે છે, દાદાજી મેં 8,000 ડોલર આપ્યા છે અને એ કંપની છે તે લિક્વિડેશનમાં જવાની કે છે. તમે તો આખી કંપની માટે બાધા રાખી, એટલે બધું આખી કંપની બધાને લાગે પડી જાય. ના મારે મારું પૂછતું તો, પણ તારા પૂરતું થાય નહીં, ઊંચું થાય નહીં, એ તો બધાનું થાય, એ થાય તારું.

રિલેટિવ ના આધારે આધારી આધારે આધારી છે એટલે આ બધું રિલેટિવ અને ઓલ ધીસ રિલેટિવ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ યુ આર રિયલ એન્ડ પરમેનન્ટ. આપડા લોકો નહીં કહેતા કે મારે ગયા હતા વ્યાજ છે તે વાર્યું એટલે ગયા હતા પોતે હતો શું બદલાયું ત્યાં આ બધું ગયા અવતાર એવું નહીં બોલતા અને બહેરા બોલે કયા અવતાર નું મોહ વેરવી છે મને તો મળ્યો વાત સાંભળે ગમે છે ને આ બધી અમુક નોકરી ના પગાર માં વધઘટ ના થાય તો બીજી રીતે મન મજબૂત કરી આપે તારે મન મજબૂત કરવાની ઈચ્છા ખરી એ નિષ્પક્ષપાતી થઈ ગયો આ કામ થઈ ગયું પણ મેં ખુદ નથી કર્યું આ કેવું કે આ કામ થયું ખરું પણ મેં ખુદ નથી કર્યું વગર કામ ના હું ખરાબ દેખાઉં છું બને કે ના બને એવું બને તે ખુદ ને વખત ખુદા થાય એ ખુદ ને ખોઈ કરે તો ખુદા થાય. એક મુસલમાન કલેક્ટર હતો મને કહે છે કે હું તમને દેખાઉં છું ને મને બહુ આનંદ થઈ જાય છે જોતા જ એનું શું કારણ છે કે છે તમને કઈ સમજાય છે તમને પોતાને શું કારણ છે કે આ મને તો એમ લાગે છે કે આવડા મોટા ઓલિયા ના હોય એવા મોટા ઓલિયા કોઈ દાડે દર્શન થયા મને તમે બરાબર છે તમે બધું આટલું સમજી ગયા પછી હવે એ જ કારણ છે તમે બીજું કઈ કામ હોય તો મને કહેજો કારણ કે એ તમારે સાંભળવું છે બીજું કામ સાંભળવાની ઈચ્છા તમારી કઈ એમાં ફાયદો નથી કર્યો નબારો ફાયદો જ છે તમે કહો એમાં બીજી રીતે તમે ખુદા છીએ કે ખુદા તમારે કુરાન માં કેમ લખ્યું છે ખુદા માણસ માણસ ખુદા રીતે ના હોય એ કુરાન સાચું કે તમે સાચા ને કુરાન સાચું હું સાચું બંને સાચા છીએ શું કુરાન માં ખોટું લખેલું નથી એ માણસ ખુદા રૂપે ના હોય